શ્રીપદ્મ પુરાણ સૃષ્ટિખંડ અધ્યાય 43 રુદ્રાક્ષની ઉત્પત્તિ અને મહિમા તથા આમળાના ફળના મહિમામાં પ્રેતોની કથા અને તુલસીદળનું મહાત્મય. બ્રાહ્મણોએ પૂછ્યું, હે દ્વિજશ્રેષ્ઠ, આ મૃત્યુલોકમાં એવો કયો મનુષ્ય છે જે પુણ્યાત્માઓમાં શ્રેષ્ઠ, પરમ પવિત્ર, સર્વના માટે સુલભ, મનુષ્ય દ્વારા પૂજન કરવા યોગ્ય તથા મુનિઓ અને તપસ્વીઓનો પણ આદરપાત્ર હોય? વ્યાસજીએ કહ્યું, હે વિપ્રગણ, રુદ્રાક્ષની માળા ધારણ કરનાર પુરુષ સર્વ પ્રાણીઓમાં શ્રેષ્ઠ છે. તેના દર્શન માત્રથી લોકોના પાપો નષ્ટ થઈ જાય છે. રુદ્રાક્ષના સ્પર્શથી મનુષ્ય સ્વર્ગનું સુખ ભોગવે છે અને તેને ધારણ કરવાથી તે મોક્ષને પ્રાપ્ત થાય છે. જે મસ્તક પર તથા હૃદય અને ભુજા પર રુદ્રાક્ષ ધારણ કરે છે તે આ સંસારમાં સાક્ષાત ભગવાન શંકર સમાન છે. રુદ્રાક્ષધારી બ્રાહ્મણ જ્યાં રહે છે તે દેશ પુણ્યવાન છે. રુદ્રાક્ષનું ફળ તીર્થોમાં મહાન તીર્થ સમાન છે. બ્રહ્મગ્રંથિથી યુક્ત મંગળમયી રુદ્રાક્ષની માળા લઈને જે જપદાન, સ્ત્રોત, મંત્ર અને દેવતાઓનું પૂજન તથા બીજું કોઈ પુણ્ય કર્મ કરે છે તે બધું અક્ષય બની જાય છે તથા તેના પાપોનો ક્ષય થઈ જાય છે. હે શ્રેષ્ઠ દ્વિજો, હવે હું માળાનું લક્ષણ કહું છું, સાંભળો. જેના લક્ષણ જાણીને તમે લોકો મોક્ષ માર્ગને પ્રાપ્ત કરી લેશો. જે રુદ્રાક્ષમાં યોનિનું ચિહ્ન ન હોય, જેમાં કીડાઓએ છેદ કરી દીધો હોય, જેનું લિંગ ચિહ્ન દેખાતું ન હોય તથા જેમાં બે બીજ એક સાથે ચોટેલા હોય, એવા રુદ્રાક્ષના મણકાને માળામાં ન લેવા જોઈએ. જે માળા પોતાના હાથે ગૂંથેલી અને ઢીલી હોય, જેના દાણા એકબીજાને અડીને હોય અથવા શુદ્ર વગેરે નીચ લોકો દ્વારા બનાવેલી હોય, એવી માળા અશુદ્ધ હોય છે, તેનો દૂરથી જ પરિત્યાગ કરી દેવો જોઈએ. જે સાપ જેવા આકારવાળી, એક બાજુથી મોટી અને ક્રમશઃ નાની, નક્ષત્ર જેવી શોભાયમાન, સુમેરુથી યુક્ત તથા ચોંટેલી ગ્રંથિના કારણે શુદ્ધ છે, તે જ માળા ઉત્તમ માનવામાં આવી છે. વિદ્વાન પુરુષે આવી જ માળાથી જપ કરવા જોઈએ. ઉપયુક્ત લક્ષણોથી શુદ્ધ રુદ્રાક્ષની માળા હાથમાં લઈને મધ્યમાં આંગળી સાથે લાગેલા મણકાઓનો ક્રમશઃ અંગૂઠાથી સરકાવતા રહીને જપ કરવા જોઈએ. મેરુ પાસે પહોંચ્યા પછી માળાને હાથેથી વારંવાર ઘુમાવી લેવી જોઈએ. મેરુનું ઉલ્લંઘન કરવું યોગ્ય નથી. વૈદિક, પૌરાણિક તથા આગમોક્ત જેટલા પણ મંત્ર છે, બધા રુદ્રાક્ષ માળા પર જપ કરવાથી અભિષ્ટ ફળ આપનારા અને મોક્ષદાયક થાય છે. જે રુદ્રાક્ષ માળાથી ટપકતા પાણીને માથા પર ધારણ કરે છે તે સર્વ પાપોથી શુદ્ધ થઈને અક્ષય પુણ્યનો ભાગી થાય છે. રુદ્રાક્ષ માળાનું એક એક બીજ એક એક દેવતા સમાન છે. જે મનુષ્ય પોતાના શરીરમાં રુદ્રાક્ષ ધારણ કરે છે તે દેવતાઓમાં શ્રેષ્ઠ થાય છે. બ્રાહ્મણે કહ્યું, ગુરુદેવ, રુદ્રાક્ષની ઉત્પત્તિ ક્યાંથી થઈ તથા તે આટલો પવિત્ર કેમ છે? વ્યાસજી બોલે, બ્રાહ્મણ, પહેલા કોઈ સતયુગમાં એક ત્રિપુર નામનો દાનવ હતો. તે દેવતાઓનો વધ કરીને પોતાના અંતરિક્ષમાં ફરતા નગરમાં છુપાઈ જતો હતો. બ્રહ્માજીના વરદાનથી પ્રબળ થઈને તે સંપૂર્ણ લોકોના વિનાશની ચેષ્ટા કરી રહ્યો હતો. એકવાર દેવતાઓના નિવેદન કરવાથી ભગવાન શંકરે આ સમાચાર સાંભળ્યા. સાંભળતા જ તેમણે પોતાના આજગવ નામના ધનુષ્ય પર વિકરાળ બાણ ચડાવ્યું અને દાનવને દિવ્ય દ્રષ્ટિથી જોઈને મારી નાખ્યો. દાનવ આકાશમાંથી તૂટીને પડનારા બહુ મોટા તુંબડાની જેમ પૃથ્વી પર પડ્યો. આ કાર્યમાં અતિ ક્ષમ થવાના કારણે રુદ્રદેવના શરીરમાંથી પસીનો ટપકવા લાગ્યો. તે બુંદોથી પૃથ્વી પર રુદ્રાક્ષનું મહાન વૃક્ષ પ્રગટ થયું. આનું ફળ અત્યંત ગુપ્ત હોવાથી સામાન્ય લોકો તેને જાણતા નથી. ત્યાર પછી એક દિવસ કૈલાસના શિખર પર બિરાજેલા દેવાધિદેવ ભગવાન શંકરને પ્રણામ કરીને કાર્તિકેયજીએ કહ્યું, તાત, હું રુદ્રાક્ષનું યથાર્થ ફળ જાણવા ઈચ્છું છું. તેના પર જપ કરવાથી અને તેને ધારણ દર્શન અથવા સ્પર્શ કરવાથી શું ફળ મળે છે? ભગવાન શિવે કહ્યું. રુદ્રાક્ષ ધારણ કરવાથી મનુષ્ય સંપૂર્ણ પાપોથી છૂટી જાય છે. જો કોઈ હિંસક પશુ પણ કંઠમાં રુદ્રાક્ષ ધારણ કરીને મરી જાય તો રુદ્ર સ્વરૂપ થઈ જાય છે. પછી મનુષ્ય વગેરેને માટે તો કહેવાનું જ શું. જે મનુષ્ય મસ્તક અને હૃદયમાં રુદ્રાક્ષની માળા ધારણ કરે છે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. રુદ્રાક્ષમાં 1 થી લઈને 14 મુખ હોય છે. જે ગમે તેટલા મુખવાળા રુદ્રાક્ષને ધારણ કરે છે તે મારા સમાન થાય છે. તેથી પુત્ર, તમે પૂરો પ્રયત્ન કરીને રુદ્રાક્ષ ધારણ કરો. જે રુદ્રાક્ષ ધારણ કરીને પ્રાણ ત્યાગ કરે છે તે બધા દેવતાઓથી પૂજિત થઈને મારા રમણીય ધામમાં જાય છે. જે મૃત્યુ સમયે મસ્તક પર 1 રુદ્રાક્ષની માળા ધારણ કરે છે તે શૈવ, વૈષ્ણવ, શાક્ત, ગણેશોપાસક અને સૂર્યોપાસક બધું જ છે. જે આ પ્રસંગને વાંચે છે કે વંચાવે, સાંભળે અને સંભળાવે છે તે તમામ પાપોથી મુક્ત થઈને સુખપૂર્વક મોક્ષ લાભ કરે છે. કાર્તિકેયજીએ કહ્યું, હે જગદીશ્વર, હું અન્ય અન્ય ફળોની પવિત્રતા વિશે પ્રશ્ન પૂછી રહ્યો છું. પ્રાણી માત્રના હિતને માટે એ જણાવો કે ક્યાં ક્યાં ફળ ઉત્તમ છે. ઈશ્વરે કહ્યું, બેટા, આમળાનું ફળ બધા લોકોમાં પ્રસિદ્ધ અને પરમ પવિત્ર છે. તેને રોપવાથી સ્ત્રી અને પુરુષ બધા જન્મ મૃત્યુના બંધનથી મુક્ત થઈ જાય છે. આ પવિત્ર ફળ ભગવાન શ્રી વિષ્ણુને પ્રસન્ન કરનારું અને શુભ માનવામાં આવ્યું છે. તેના ભક્ષણ માત્રથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. આમળું ખાવાથી આયુષ્ય વધે છે. તેનું જળ પીવાથી ધર્મ સંચય થાય છે અને તેના દ્વારા સ્નાન કરવાથી દરિદ્રતા દૂર થાય છે તથા સર્વ પ્રકારના ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. હે કાર્તિકેય, જે ઘરમાં સદા આમળું હોય છે ત્યાં દૈત્ય અને રાક્ષસ જતા નથી. એકાદશીના દિવસે જો 1 જ આમળું મળી જાય તો તેની સામે ગંગા, ગયા, કાશી અને પુષ્કર વગેરે તીર્થો કોઈ વિશેષ મહત્વ ધરાવતા નથી. જે બંને પક્ષની એકાદશીએ આમળાથી સ્નાન કરે છે તેના સર્વ પાપ નષ્ટ થઈ જાય છે અને તે શ્રી વિષ્ણુ લોકમાં સન્માનિત થાય છે. હે ષડાનંદ, જે આમળાના રસથી પોતાના કેસ સદા સાફ કરે છે તેનો ફરી જન્મ થતો નથી. આમળાના દર્શન, સ્પર્શ તથા તેના નામનું ઉચ્ચારણ કરવાથી સંતુષ્ટ થઈને વરદાયક ભગવાન શ્રી વિષ્ણુ અનુકૂળ થઈ જાય છે. જે આમળાનું ફળ હોય છે ત્યાં ભગવાન શ્રી વિષ્ણુ સદા બિરાજમાન રહે છે તથા તે ઘરમાં બ્રહ્માજી તથા લક્ષ્મીનો સ્થાયી નિવાસ થાય છે. તેથી આપણા ઘરમાં આમળા અવશ્ય રાખવા જોઈએ. જે આમળાનો મુરબ્બો અને બહુમૂલ્ય નૈવેદ્ય અર્પણ કરે છે તેના પર ભગવાન શ્રી વિષ્ણુ બહુ પ્રસન્ન રહે છે. તેટલી પ્રસન્નતા તેમને સેંકડો યજ્ઞો કરવાથી પણ થતી નથી. હે સ્કંદ, યોગી મુનિઓ તથા જ્ઞાનીઓને જે ગતિ પ્રાપ્ત થાય છે તે જ આમળાનું સેવન કરનારને પણ મળે છે. તીર્થોમાં નિવાસ અને તીર્થયાત્રા કરવાથી તથા વિવિધ પ્રકારના વ્રતોથી મનુષ્યને જે ગતિ પ્રાપ્ત થાય છે તે જ આમળાના ફળનું સેવન કરવાથી પણ મળી જાય છે. તાત, દરેક રવિવાર તથા વિશેષ કરીને સપ્તમી તિથિ આમળાનું ફળ દૂરથી જ ત્યાગી દેવું જોઈએ. સંક્રાંતિના દિવસે શુક્રવાર તથા છઠ પ્રતિપદા, નોમ અને અમાવસ્યાએ આમળાનો દૂરથી જ પરિત્યાગ કરવો ઉચિત છે. જે મૃતકના મુખ, નાક, કાન તથા કેશો સાથે આમળાનો સંયોગ હોય તે વિષ્ણુ લોકમાં જાય છે. આમળાના સંપર્ક માત્રથી મૃત વ્યક્તિ ભગવદ્ ધામને પ્રાપ્ત થાય છે. જે ધાર્મિક મનુષ્ય શરીરમાં આમળાનો રસ ચોળીને સ્નાન કરે છે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. તેના દર્શન માત્રથી જેટલા પણ પાપી જંતુ છે તે ભાગી જાય છે તથા કઠોર અને દુષ્ટ ગ્રહ પલાયન થઈ જાય છે. હે સ્કંદ, પૂર્વકાળની વાત છે, એક ચાંડાળ શિકાર કરવા વનમાં ગયો. ત્યાં પ્રાણીઓને મારીને જ્યારે તે ભૂખ તૃષાથી અતિ વ્યાકુળ થઈ ગયો ત્યારે સામે જ તેને એક આમળાનું વૃક્ષ દેખાયું. તેના પર મોટા મોટા ઘણા ફળ લાગ્યા હતા. ચાંડાળ તરત વૃક્ષ પર ચડી ગયો અને તે ઉત્તમ આમળાના ફળ ખાવા લાગ્યો. પ્રારબ્ધ વશ તે વૃક્ષ પરથી જમીન પર પડી ગયો અને તેનું મૃત્યુ થઈ ગયું. ત્યાર પછી બધા પ્રેત રાક્ષસો રાક્ષસ ભૂતો તથા યમરાજના સેવક બહુ પ્રસન્નતાથી ત્યાં આવ્યા, પરંતુ તેને લઈ જઈ શક્યા નહીં. જોકે તે મહાન બળવાન હતા, છતાં તે મરી ગયેલા ચાંડાળ સામે દૃષ્ટિપાત પણ ન કરી શક્યા. જ્યારે કોઈ પણ તેને પકડીને લઈ જઈ ન શક્યું ત્યારે તેઓ પોતાની અસમર્થતા જોઈને મુનિઓની પાસે જઈને બોલ્યા, હે જ્ઞાની મહર્ષિઓ, આ ચાંડાળ તો મહાપાપી હતો, છતાં ક્યાં કારણે અમે લોકો અને આ યમદૂતો તેની સામે જોઈ પણ શકતા નથી. આ મારો છે, આ મારો છે કહીને અમે ઝઘડીએ છીએ, પરંતુ તેને લઈ જવાની શક્તિ નથી. શા માટે અને કોના પ્રભાવથી એની સામે સૂર્યની જેમ જોઈ શકાતું નથી, તેની સામે દ્રષ્ટિપાત કરવો પણ કઠણ લાગે છે. મુનિઓએ કહ્યું, પ્રેતગણ, આ ચાંડાળે આમળાના પાકેલા ફળ ખાધા હતા. વૃક્ષની ડાળી તૂટી જવાથી આમળા મોઢામાં છે એવી સ્થિતિમાં તેનું મૃત્યુ થયું છે. મૃત્યુ સમયે પણ તેની આજુબાજુ કેટલાય ફળ વિખરાયેલા પડ્યા છે. આ બધા કારણોથી તમે લોકો તેની સામે જોઈ પણ શકતા નથી. આ પાપીનું શુભ વેળામાં આમળાના સંપર્ક સાથે મૃત્યુ થયું છે, તેથી તે દિવ્ય લોકને પ્રાપ્ત થશે. પ્રેત બોલ્યા, હે મુનીશ્વરો, તમારું જ્ઞાન ઉત્તમ છે, તેથી અમે તમને એક પ્રશ્ન પૂછીએ છીએ. જ્યાં સુધી અહીં શ્રી વિષ્ણુ લોકમાંથી વિમાન આવતું નથી, ત્યાં સુધી તમે અમારા પ્રશ્નનો ઉત્તર આપી દો. જ્યાં વેદો અને મંત્રોનો વિવિધ પ્રકારનો ગંભીર ઘોષ થાય છે, જ્યાં પુરાણો અને સ્મૃતિઓના સ્વાધ્યાય કરવામાં આવે છે, ત્યાં અમે એક ક્ષણ પણ રોકાઈ શકતા નથી. યજ્ઞ, હોમ, જપ તથા દેવ પૂજા વગેરે શુભ કાર્યોની સામે અમારું ટકવું અસંભવ છે. તેથી અમને જણાવો કે કયા કર્મથી મનુષ્ય પ્રેત યોનિને પ્રાપ્ત થાય છે. અમે જાણવા માગીએ છીએ કે પ્રેતોનું શરીર વિકૃત કેમ થઈ જાય છે. બ્રહ્મર્ષિએ કહ્યું, જે જૂઠી સાક્ષી આપે છે તથા વધ અને બંધનમાં પડીને મૃત્યુ પામે છે, તે નરકમાં પડેલા જીવ જ પ્રેત થાય છે. જે બ્રાહ્મણોના દોષ શોધવામાં લાગ્યા રહે છે અને ગુરુજનોના શુભ કર્મોમાં બાધા નાખે છે, તથા જે શ્રેષ્ઠ બ્રાહ્મણને આપનારા દાનને રોકે છે, તેઓને ચિરકાળ સુધી પ્રેત યોનિમાં પડીને નરકમાંથી કદી ઉદ્ધાર થતો નથી. જે મૂર્ખ પોતાના અને બીજાના બળદોને કષ્ટ આપે છે, તેમની રક્ષા કરતો નથી. જે પોતાની પ્રતિજ્ઞાનો ત્યાગ કરે છે, અસત્ય બોલે છે અને વ્રતભંગ કરે છે, તથા જે કમળના પાન પર ભોજન કરે છે, તે બધા આ પૃથ્વી પર તેમના કર્માનુસાર પ્રેત થાય છે. જે પોતાના કાકા અને મામા વગેરેની સદાચારી કન્યા તથા સાધ્વી સ્ત્રીને વેચે છે, તે પ્રેત બને છે. પ્રેતોએ કહ્યું, હે બ્રાહ્મણો, કઈ રીતે અને ક્યાં કર્મના આચરણથી મનુષ્ય પ્રેત થતો નથી? બ્રાહ્મણોએ કહ્યું, જે બુદ્ધિમાન પુરુષે તીર્થોના જળમાં સ્નાન તથા ભગવાન શિવને નમસ્કાર કર્યા છે, તે મનુષ્ય પ્રેત થતો નથી. જે એકાદશી અથવા દ્વાદશી ઉપવાસ કરીને ખાસ કરીને ભગવાન શ્રી વિષ્ણુનું પૂજન કરે છે, તથા જે વેદોના અક્ષર, સૂક્ત, સ્ત્રોત્ર અને મંત્ર વગેરે દ્વારા દેવતાઓના પૂજનમાં સંલગ્ન રહે છે, તે પણ પ્રેત થતા નથી. પુરાણોના ધર્મયુક્ત દિવ્ય વચન સાંભળીને, વાંચીને, વંચાવીને તથા વિવિધ પ્રકારના વ્રતોનું અનુષ્ઠાન કરીને અને રુદ્રાક્ષ ધારણ કરીને જે પવિત્ર થઈ ચૂક્યા છે, તથા જે રુદ્રાક્ષની માળાથી જપ કરે છે, તે પ્રેત યોનિને પ્રાપ્ત થતા નથી. જે આમળાના ફળના રસથી સ્નાન કરીને દરરોજ આમળા ખાય છે તથા આમળા દ્વારા ભગવાન શ્રી વિષ્ણુનું પૂજન પણ કરે છે, તે કદી પિશાચ યોનિમાં જતા નથી. પ્રેત બોલ્યા, હે મહર્ષિઓ, સંતોના દર્શનથી પુણ્ય થાય છે. આ વાતને પુરાણ વેતાઓ જાણે છે, અમને પણ તમારા દર્શન થયા છે, તેથી તમે લોકો અમારું કલ્યાણ કરો. ધીર મહાત્માઓ, જે ઉપાય અમારા બધાનો પ્રેત યોનિથી ઉદ્ધાર થાય તેવો ઉપદેશ કરો, અમે લોકો તમારા શરણમાં આવ્યા છીએ. બ્રાહ્મણ બોલ્યા, અમારા કહેવાથી તમે લોકો આમળાનું ભક્ષણ કરી શકો છો, તે તમારા માટે કલ્યાણકારી થશે. તેના પ્રભાવથી તમે ઉત્તમ લોકમાં જવાને યોગ્ય બની જશો. મહાદેવજી કહે છે, આ પ્રમાણે ઋષિઓ પાસેથી સાંભળીને પિશાચ આમળાના વૃક્ષ પર ચડી ગયા અને બધાએ આનંદથી તેના ફળ ખાધા. ત્યારે દેવલોકમાંથી તરત એક પીળા રંગનું સુવર્ણમય વિમાન ઉતર્યું. જે પરમ શોભાયમાન હતું પિશાચો તેના પર બેસીને સ્વર્ગમાં ગયા. બેટા, જે કાર્ય અનેક યજ્ઞો વ્રતો દ્વારા દુર્લભ છે તે માત્ર આમળાના ફળ ખાવાથી સિદ્ધ થઈ ગયું. કાર્તિકેયજીએ પૂછ્યું, પિતાજી, જ્યારે આમળાના ફળનું ભક્ષણ કરવા માત્રથી પ્રેતને સ્વર્ગ પ્રાપ્તિ થઈ ગઈ, ત્યારે મનુષ્ય વગેરે જેટલા પ્રાણી છે તે બધા પણ આમળા ખાઈને કેમ સ્વર્ગમાં જતા નથી? મહાદેવજીએ કહ્યું, બેટા, સ્વર્ગની પ્રાપ્તિ તો તેમને પણ થાય છે, પરંતુ તરત આવું ન થવામાં એક કારણ છે, તેમનું જ્ઞાન લુપ્ત રહે છે. તેઓ પોતાના હિત અહિતની વાત જાણતા નથી, તેથી આમળાના મહત્વમાં તેમની શ્રદ્ધા હોતી નથી. જે ઘરની માલિક એવી સ્ત્રી સહેજમાં કાબુમાં ન આવનારી પવિત્રતા અને સંયમ રહિત ગુરુજનો દ્વારા ત્યાગ કરી દેવાયેલી તથા દુરાચારીણી હોય છે ત્યાં પ્રેત રહે છે. જે કુળ અને જાતિથી નીચ, બળ અને ઉત્સાહ રહિત, બહેરા, દુર્બળ અને દીન છે તે કર્મજનિત પિશાચ છે. જે માતા, પિતા, ગુરુ અને દેવતાઓની નિંદા કરે છે, પાખંડી અને વામ માર્ગી છે. જે ગળામાં ફાંસો લગાવીને, પાણીમાં ડૂબીને, તલવાર કે છરી ભોંકીને અથવા ઝેર ખાઈને આત્મહત્યા કરે છે, તેઓ પ્રેત થયા પછી આ લોકમાં ચાંડાળ યોનિમાં જન્મ લે છે. જેઓ માતા પિતા વગેરેનો દ્રોહ કરે છે, ધ્યાન અને અધ્યયનથી દૂર રહે છે, વ્રત અને દેવ પૂજા કરતા નથી, મંત્ર અને સ્નાન રહિત રહીને ગુરુપત્ની ગમનમાં પ્રવૃત્ત રહે છે, તથા જે ચાંડાળ વગેરેની સ્ત્રીઓ સાથે સમાગમ કરે છે તેઓ પણ પ્રેત થાય છે. મલેચ્છોના દેશમાં જેમનું મૃત્યુ થાય છે, જેઓનું આચરણ મલેચ્છો જેવું છે અને સ્ત્રી ધનથી નિર્વાહ કરે છે, જેમના દ્વારા સ્ત્રીઓની રક્ષા થતી નથી તેઓ અવશ્ય પ્રેત થાય છે. જેઓ ભૂખથી પીડિત, થાકેલા, માંદા, ગુણવાન અને પુણ્યાત્મા અતિથિ રૂપે ઘેર આવેલા બ્રાહ્મણને પાછો કાઢે છે, તેનો યથાવત સત્કાર કરતા નથી. જેઓ ગોમાંસ ખાનારા મલેચ્છોને ગાયો વેચી દે છે. જે જીવનભર સ્નાન, સંધ્યા, વેદપાઠ, યજ્ઞના અનુષ્ઠાન અને અક્ષર જ્ઞાનથી દૂર રહે છે. જેઓ એઠા, પડિયા, કોડિયા તથા મળમૂત્રનો તીર્થભૂમિમાં ત્યાગ કરે છે તેઓ અવશ્ય પ્રેત થાય છે. જે સ્ત્રી પતિનો પરિત્યાગ કરીને બીજા લોકો સાથે રહે છે તે ચિરકાળ સુધી પ્રેત લોકમાં નિવાસ કર્યા પછી ચાંડાળ યોનિમાં જન્મ લે છે. જે વિષયો અને ઇન્દ્રિયોથી મોહિત થઈને પતિને છેતરીને સ્વયં માલ પાણી ઉડાવે છે તેવી પાપાચારિણી સ્ત્રી ચિરકાળ સુધી પ્રેત થાય છે. જે મનુષ્ય બળપૂર્વક બીજાની વસ્તુ લઈને તેને પોતાના અધિકારમાં કરી લે છે અને અતિથિઓનો અનાદર કરે છે તે પ્રેત થઈને નરકમાં પડ્યો રહે છે. પરંતુ જે આમળા ખાઈને તેના રસથી સ્નાન કરે છે તે બધા પાપોથી મુક્ત થઈને વિષ્ણુ લોકમાં પ્રતિષ્ઠિત થાય છે. તેથી બધી પ્રકારનો પ્રયત્ન કરીને તમે આમળાના ફળનું સેવન કરો. જે આ પવિત્ર અને મંગળમય ઉપાખ્યાનનું શ્રવણ કરે છે તે સંપૂર્ણ પાપોથી શુદ્ધ થઈને ભગવાન શ્રી વિષ્ણુના લોકમાં સન્માનિત થાય છે. જે સદા સંસારમાં ખાસ કરીને વૈષ્ણવજનો આમળાના મહાત્મ્યનું શ્રવણ કરે છે તે ભગવાન શ્રી વિષ્ણુના સાયુજ્યને પ્રાપ્ત થાય છે એવું પુરાણીઓનું કથન છે. કાર્તિકેયજીએ કહ્યું, પ્રભુ, રુદ્રાક્ષ અને આમળા બંને ફળોની પવિત્રતાને તો મેં જાણી લીધી. હવે હું એ સાંભળવા ઈચ્છું છું કે એવું કયું વૃક્ષ છે જેનું પાન અને ફૂલ પણ મોક્ષપ્રદ છે? મહાદેવજી બોલ્યા, બેટા, બધી પ્રકારના પાન અને પુષ્પો કરતા તુલસી જ શ્રેષ્ઠ મનાય છે. તે પરમ મંગળમય, સમસ્ત કામનાઓને પૂરી કરનારી, શુદ્ધ, શ્રી વિષ્ણુને અત્યંત પ્રિય તથા વૈષ્ણવી નામ ધારણ કરનારી છે. તે સંપૂર્ણ લોકમાં શ્રેષ્ઠ, શુભ તથા ભોગ અને મોક્ષપ્રદ છે. ભગવાન શ્રી વિષ્ણુએ પૂર્વકાળમાં સર્વ લોકોનું હિત કરવા માટે તુલસીનું વૃક્ષ રોપ્યું હતું. તુલસીના પાન અને ફૂલ બધા ધર્મોમાં પ્રતિષ્ઠિત છે, બધા ધર્મોમાં પ્રતિષ્ઠિત છે, જેમ ભગવાન શ્રી વિષ્ણુને અને હું, જેમ ભગવાન શ્રી વિષ્ણુને અને હું અને લક્ષ્મી બંને પ્રિય છીએ, તે જ પ્રમાણે તુલસી પણ પરમ પ્રિય છે. અમારા ત્રણ સિવાય કોઈ ચોથું નથી. જે ભગવાનને આટલું પ્રિય હોય, તુલસી દળ વિના બીજા ફૂલ પાન તથા ચંદન વગેરેના લેપથી ભગવાન શ્રી વિષ્ણુને એટલો સંતોષ નથી થતો. જેને તુલસી દળ દ્વારા પૂર્ણ શ્રદ્ધા સાથે દરરોજ ભગવાન શ્રી વિષ્ણુનું પૂજન કર્યું છે, તેને દાન હોમ યજ્ઞ અને વ્રત વગેરે બધા પૂર્ણ કરી લીધા. તુલસી દળથી ભગવાનની પૂજા કરે છે તેને કાંતિ, સુખ, ભોગ સામગ્રી, યશ, લક્ષ્મી, શ્રેષ્ઠ કુળ, શીલ, પત્ની, પુત્ર, કન્યા, ધન, રાજ્ય, આરોગ્ય, જ્ઞાન, વિજ્ઞાન, વેદ, વેદાંગ, શાસ્ત્ર, પુરાણ, તંત્ર અને સંહિતા બધું જ હું તેના હસ્તગત સમજું છું. જેમ પુણ્ય સલીલા ગંગા મુક્તિ પ્રદાન કરનારી છે, તે જ પ્રમાણે આ તુલસી પણ કલ્યાણ કરનારી છે. સ્કંદ, જો મંજરી યુક્ત તુલસી પત્ર દ્વારા ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવામાં આવે તો તેના પુણ્ય ફળનું વર્ણન કરવું શક્ય નથી. જ્યાં તુલસીનું વન છે, ત્યાં જ ભગવાન શ્રી કૃષ્ણનું સાનિધ્ય છે, તથા ત્યાં જ બ્રહ્મા અને લક્ષ્મીજી પણ બધા દેવતાઓની સાથે બિરાજમાન છે. તેથી પોતાના નજીકના સ્થાનમાં તુલસી રોપીને તેમની પૂજા કરવી જોઈએ. તુલસીની પાસે જે સ્તોત્ર મંત્રનો પાઠ કરવામાં આવે છે, તે અનંત ગણું ફળ આપે છે. પ્રેત, પિશાચ, કુષ્માંડ, બ્રહ્મ, રાક્ષસ, ભૂત અને દૈત્ય વગેરે બધા તુલસીના વૃક્ષથી દૂર ભાગે છે. બ્રહ્મ હત્યા વગેરે પાપ તથા પાપ અને હીન વિચારથી ઉત્પન્ન થનારા રોગ આ બધા તુલસી વૃક્ષની સમીપ નષ્ટ થઈ જાય છે. જેણે શ્રી ભગવાનની પૂજા માટે તુલસીનો બગીચો બનાવી રાખ્યો છે, તેણે ઉત્તમ દક્ષિણાઓ વાળા 100 યજ્ઞનું અનુષ્ઠાન કરી લીધું છે. જે શ્રી ભગવાનની પ્રતિમાઓ તથા શાલિગ્રામ શિલાઓ પર ચડાવેલા તુલસી દળને પ્રસાદ રૂપે ગ્રહણ કરે છે, તે ભગવાન શ્રી વિષ્ણુના સાયુજ્યને પ્રાપ્ત થાય છે. જે શ્રી હરિની પૂજા કરીને તેમને અર્પણ કરેલા તુલસીને પોતાના મસ્તક પર ધારણ કરે છે, તે પાપથી શુદ્ધ થઈને સ્વર્ગલોકને પ્રાપ્ત થાય છે. કળિયુગમાં જે તુલસીનું પૂજન, કીર્તન, ધ્યાન, રોપણ અને ધારણ કરે છે, તેના પાપ બળી જાય છે અને સ્વર્ગ અને મોક્ષ પ્રાપ્ત કરે છે. જે તુલસીની પૂજાને બીજાને ઉપદેશ આપે છે અને સ્વયં પણ આચરણ કરે છે, તે ભગવાન શ્રી લક્ષ્મીપતિના પરમધામને પ્રાપ્ત થાય છે. પૂજને, કીર્તને, ધ્યાને, રોપણે, ધારણે, કલૌ તુલસી દહતે પાપમ સ્વર્ગમ મોક્ષમ દદાતિ ચ ઉપદેશમ દદે દશ્યાહ સ્વયં આચરતે પુનઃ સયાતિ પરમમ સ્થાનમ માધવસ્ય નિકેતનમ. અધ્યાય 58માં 131-132મો શ્લોક હતો. જે વસ્તુ ભગવાન શ્રી વિષ્ણુને પ્રિય લાગે છે, તે મને એટલે કે મહાદેવજીને પણ અત્યંત પ્રિય છે. શ્રાદ્ધ અને યજ્ઞ વગેરે કાર્યોમાં તુલસીનું એક પાન પણ મહાન પુણ્યપ્રદ છે. જેણે તુલસીની સેવા કરી છે, તેણે ગુરુ, બ્રાહ્મણ, દેવતા અને તીર્થ વગેરેનું સારી પેઠે સેવન કરી લીધું. તેથી સદાનંદ, તમે તુલસીનું સેવન કરો. જે મસ્તક પર તુલસી ધારણ કરીને પ્રાણનો ત્યાગ કરે છે, તે પાપ રાશિથી મુક્ત થઈ જાય છે. રાજસી વગેરે યજ્ઞ, વિવિધ પ્રકારના વ્રત તથા સંયમ દ્વારા ધીર પુરુષ જે ગતિને પ્રાપ્ત કરે છે, તે જ તેને તુલસીની સેવાથી મળી જાય છે. તુલસીના એક પાનથી શ્રીહરિની પૂજા કરીને મનુષ્ય વૈષ્ણવત્વને પ્રાપ્ત થાય છે. તેના માટે બીજા બીજા શાસ્ત્રોની શું જરૂર છે? જેણે તુલસીની શાખા તથા કોમળ પાંદડાઓથી ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરી છે, તેનો પુનર્જન્મ થતો નથી. કોમળ તુલસી દળ દ્વારા દરરોજ શ્રી હરિની પૂજા કરીને મનુષ્ય પોતાની હજારો પેઢીઓને પવિત્ર કરી શકે છે. તાત, આ મેં તમને તુલસીના મુખ્ય મુખ્ય ગુણ કહ્યા છે. સંપૂર્ણ ગુણોનું વર્ણન તો અધિક સમય સુધી કરવા છતાં થઈ શકે એમ નથી. આ ઉપાખ્યાન પુણ્યનો સંચય કરનારું છે. જે દરરોજ આનું શ્રવણ કરે છે, તે પૂર્વજન્મના પાપ તથા જન્મ મૃત્યુના ચક્કરમાંથી મુક્ત થઈ જાય છે. બેટા, આ અધ્યાયનો પાઠ કરનાર પુરુષને કદી રોગનો ઉપદ્રવ થતો નથી, અજ્ઞાન તેની નિકટ આવતું નથી, તેનો સદા વિજય થાય છે. અધ્યાય 43મો સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.